શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 11મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પૂર્વોક્ત પ્રમાણે શ્રીહરિના વચનો સાંભળવા છતાં મયારામ વિપ્રનું મન તૃપ્ત થયું નહીં. તેથી ફરીને બે હાથ જોડી આદરપૂર્વક નમસ્કાર કરી શ્રીહરિને પૂછવા લાગ્યા. મયારામ વિપ્ર કહે છે, હે હરિ, હે સ્વામી, હે દયાસિંધુ, હે સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરનારા, હે પ્રભુ, પિતા જેમ પુત્રનું હિત કરે તેમ તમે અમારા સૌનું સર્વ પ્રકારે હિત કરનારા છો. હે સ્વામી, અતિશય દુષ્ટ લોભાદી પાંચ દોષોનું બળ આપે કહી દેખાડ્યું, જે દોષો થકી મુક્ત પુરુષો પણ ભય પામે છે. હે પ્રભુ, વસિષ્ઠાદિ મહાપુરુષો લોભાદિ દોષો થકી જે રીતે પરાભવ પામ્યા હતા તે સર્વે કથાઓનું અમને સર્વને પૃથકપણે શ્રવણ કરવું છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે વિપ્રવર્ય મયારામ ભટ્ટે જ્યારે વિસ્તારથી કથાઓ સાંભળવાની ઈચ્છા કરીને પૂછ્યું ત્યારે ભક્તપતિ ભગવાન શ્રી નારાયણ મુનિ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા પ્રેમપૂર્વક મધુર વચનો કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે દ્વિજ, મહાભારતાદિ ઇતિહાસો તથા શ્રીમદ ભાગવતાદિ પુરાણોમાં વસિષ્ઠાદિ મહાપુરુષોની કથાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તે કથાઓ હું તમને સંક્ષેપથી સંભળાવું છું. તેમાં પ્રથમ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠ મુનિનો જે રીતે લોભથી પરાભવ થયો તે કથા હું તમને સંભળાવું છું. હે વિપ્રવર્ય, સૂર્યવંશમાં એક નિમિ નામે રાજા ઉત્પન્ન થયા. તે નિમિએ યજ્ઞ કરવાને અર્થે પોતાના કુલગુરુ વસિષ્ઠ મુનિની ઋત્વિજ તરીકે વરણી કરી યજ્ઞનો પ્રારંભ કરાવી વસિષ્ઠ મુનિ નિમિરાજાને કહેવા લાગ્યા કે, હે નૃપતિ, તમારા યજ્ઞના પ્રારંભ પહેલાં ઇન્દ્ર મહારાજાએ પોતાના યજ્ઞ માટે મારી ઋત્વિજ તરીકે વરણી કરેલી છે. તેથી પહેલાં ઇન્દ્રનો યજ્ઞ પૂર્ણ કરાવી હું જલ્દીથી અહીં આવું છું, પછીથી તમારો યજ્ઞ પૂર્ણ કરાવીશ, ત્યાં સુધી તમે મારી રાહ જુઓ. આ પ્રમાણે કહીને વસિષ્ઠ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી નિમિરાજાએ આ દેહને ક્ષણભંગુર જાણી બીજા બ્રાહ્મણો પાસે ઉત્તમ પ્રકારે યજ્ઞ પૂર્ણ કરાવ્યો. ત્યારે ઇન્દ્રનો યજ્ઞ પૂર્ણ કરાવી વસિષ્ઠ મુનિ પાછા પધાર્યા અને જોયું કે પોતાના શિષ્ય નિમિએ બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞ પૂર્ણ કરાવી લીધો છે. શિષ્યનો આ અન્યાય જોઈ ધનલોભી વસિષ્ઠ મુનિના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો. તેથી નિમિરાજાને શાપ આપતા કહેવા લાગ્યા કે, તું તારી જાતને પંડિત માને છે, માટે તારો દેહ અત્યારે જ પડી જાવો. ત્યારે નિમિરાજા પણ ક્રોધાયમાન થયા અને વસિષ્ઠ મુનિને શાપ આપ્યો કે, હે મુનિ, લોભના આવેગમાં તમે પણ ધર્મનું સ્વરૂપ ભૂલ્યા છો, તેથી તમારો દેહ પણ પડી જાવો. હે વિપ્રવર્ય, આ પ્રમાણે બંને પરસ્પર શાપ આપી મૃત્યુ પામ્યા. હે વિપ્રવર્ય, તે સમયે યજ્ઞ કરાવનારા ઋત્વિજ બ્રાહ્મણોએ નિમિરાજાને ફરી સજીવન કર્યા, પરંતુ નિમિરાજાને મનુષ્ય શરીરમાં રુચિ ન રહી હોવાથી વિદેહ રૂપે રહેવા લાગ્યા. તે મનુષ્યોના નેત્રોમાં ઉન્મેષ તેમજ નિમેષના રૂપમાં અત્યારે પણ દેખાય છે. આ બાજુ વસિષ્ઠ મુનિ મિત્રાવરુણના વીર્ય થકી ઉર્વશી અપ્સરાને ત્યાં પુત્ર તરીકે જન્મી આ લોકમાં વેશ્યાપુત્ર તરીકેની પ્રસિદ્ધિને પામ્યા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે સૂર્યવંશી રાજાઓના આચાર્ય મહામુનિ વસિષ્ઠ પણ લોભને વશ થઈ પરાભવ પામ્યા તે કથા તમને સંભળાવી. હે વિપ્રવર્ય, હવે પછી મહાયોગ કળાના નિધિ તથા ભગવાન શ્રી દત્તાત્રેયના શિષ્ય એવા સહસ્ત્રાર્જુન રાજાનો લોભથી જે રીતે પરાભવ થયો તે કથા સંભળાવું છું. પૂર્વે ચંદ્રવંશમાં કૃતવીર્ય રાજાના પુત્રરૂપે ઉત્પન્ન થયેલા એક મહાબળવાન અને મહાપરાક્રમી એવા અર્જુન નામે મહાન રાજા થયા. શ્રી નારાયણના અવતારરૂપ ભગવાન શ્રી દત્તાત્રેય મુનિની આરાધના કરી અર્જુન રાજાએ યુદ્ધ સંગ્રામના સમયે પોતાને મનોવાંછિત 1000 ભુજાઓ પ્રાપ્ત કરી. ત્યારથી તે સહસ્ત્રાર્જુન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. હે વિપ્રવર્ય, શ્રી દત્ત ભગવાનની પ્રસન્નતાથી તે સહસ્ત્રાર્જુન રાજાએ યોગેશ્વર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી તથા કોઈનાથી પરાભવ ન પામે તેવા શરીર અને ઇન્દ્રિયોના બળ તથા પરાક્રમરૂપ સંપત્તિથી સમૃદ્ધ થઈ તે સમગ્ર પૃથ્વીનું શાસન ભોગવવા લાગ્યા. તે એક વખત ઘોરવનમાં મૃગ્યા કરવાના નિમિત્તે ફરતા ફરતા દૈવ ઈચ્છાથી તપોનિધિ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યારે જમદગ્નિ ઋષિએ કામધેનુ ગાયના પ્રભાવથી સૈન્ય, મંત્રીમંડળ તથા અશ્વાદી વાહનોએ સહિત મહારાજા સહસ્ત્રાર્જુનનો આદરપૂર્વક ખૂબ જ મોટો સત્કાર કર્યો. તે વખતે કોઈ દિવસ કોઈ જગ્યાએ પણ નહીં જોયેલા અને નહીં સાંભળેલા અને પોતાના રાજવૈભવો કરતાં પણ અતિશય ચડિયાતા એવા મુનિના વૈભવો જોઈને સહસ્ત્રાર્જુન રાજા અતિશય વિસ્મય પામી ગયા. ત્યાર પછી તેણે જાણ્યું કે મુનિના વૈભવનું કારણ આ કામધેનુ ગાય છે. તેથી વાછરડાએ સહિત બરાડા પડતી તે કામધેનુ ગાયને બળજબરીપૂર્વક પોતાની માહિષ્મતી નગરીમાં લઈ ગયા. તે સમયે વિદ્યાભ્યાસ કરવા બહાર ગયેલા મુનિના પુત્ર એવા ભગવાનના અવતારરૂપ પરશુરામ ત્યાં આવ્યા. ત્યારે તેણે સહસ્ત્રાર્જુન રાજાની દુષ્ટતા સાંભળી. ત્યારે સાંભળતાની સાથે જ જેમ દંડના ઘાતથી સર્પ ક્રોધ કરે તેમ તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. ઘોર પરશુ ઉઠાવીને તે માહિષ્મતી નગરીમાં ગયા અને મહાકાળની જેમ દુર્જય એવા પરશુરામે સહસ્ત્રાર્જુન રાજાની સાથે યુદ્ધ કર્યું અને 70 અક્ષૌહિણી સેનાએ સહિત તે સહસ્ત્રાર્જુન રાજાનો શિરછેદ કરી કામધેનુ ગાયને લઈ પોતાના આશ્રમમાં પાછા પધાર્યા. હે વિપ્રવર્ય, ત્યારે ક્ષમાના નિધિ એવા જમદગ્નિ મહર્ષિએ પુત્ર પરશુરામનું રાજાના વધ કરવારૂપ કર્મ જાણ્યું. તેથી તે કહેવા લાગ્યા કે હે પુત્ર, તમે આ ઘોર કર્મ કરેલું છે તે આપણા બ્રાહ્મણ કુળને ઉચિત નથી. આપણે તો બ્રાહ્મણ છીએ, ક્ષમાના ગુણથી આપણે જગતમાં પૂજનીય થયા છીએ અને બ્રહ્માજી પણ ક્ષમા રાખવાથી જ સત્યલોકની પદવી પામ્યા છે. તેમજ ક્ષમા રાખવાથી સાક્ષાત ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે, પણ તે વિના બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. માટે હે પુત્ર, તમે આ ઘોર પાપ કર્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે રાજ્યાભિષેક થયેલા રાજાનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધુ પાપવાળો દોષ કહેલો છે. તેથી તમે તત્કાળ તીર્થયાત્રા કરી તેનું પ્રાયશ્ચિત્ત કરો. હે મયારામ વિપ્ર, આ પ્રમાણે પિતા જમદગ્નિનું વચન સાંભળી પુત્ર પરશુરામજી શાસ્ત્રવિધિને અનુસાર 1 વર્ષની તીર્થયાત્રા કરી ફરી પોતાના આશ્રમમાં પધાર્યા. ત્યાર પછી કોઈ એક વખત પોતાના ભાઈઓની સાથે પરશુરામજી પોતાના આશ્રમથી બહાર વનમાં ગયા હતા. તે સમયે સહસ્ત્રાર્જુન રાજાના પુત્રો અવકાશ જોઈ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા. અતિ ક્રૂર સ્વભાવના તેઓએ અત્યંત આક્રંદ કરતા જમદગ્નિના પત્ની રેણુકા દેવીની પણ પરવા કર્યા વિના જમદગ્નિ મુનિનું મસ્તક કાપી તત્કાળ માહિષ્મતી નગરીમાં લઈ ગયા. હે વિપ્રવર્ય, માતાનું કરુણ આક્રંદ સાંભળી પરશુરામજી તત્કાળ દોડીને આશ્રમમાં આવ્યા અને ઉદ્ધત ક્ષત્રિયોનું આવું દુષ્ટકર્મ દેખી અતિશય ક્રોધાયમાન થયા. પછી માહિષ્મતી નગરી પ્રત્યે જઈ સહસ્ત્રાર્જુન રાજાના 5000 પુત્રોનો વિનાશ કર્યો. તેમના લોહીની ઘોર નદી વહેવડાવીને તેઓના મસ્તકનો મોટો પર્વત જેવો ઢગલો કર્યો. ત્યાર પછી ભગવાન પરશુરામે પિતાનું મસ્તક લાવી તેમને સજીવન કર્યા અને સપ્તર્ષિઓના મંડળમાં તેમને સ્થાન આપ્યું. પછી મહાકાળ જેવા ભયંકર અને મોટી પરશુને હસ્તમાં ધારણ કરનારા પરશુરામજી પૃથ્વી પર 21 વાર પરિભ્રમણ કરી ધરતીને ક્ષત્રિય વગરની કરવાની ઈચ્છા કરી. હે વિપ્રવર્ય, આ પ્રમાણે લોભથી જેની બુદ્ધિ વિનાશ પામેલી હતી એવા સહસ્ત્રાર્જુન રાજા પુત્રોની સાથે વિનાશ પામ્યા અને સમસ્ત ક્ષત્રિયોના સંહારનું કારણ થયા તેની કથા તમને મેં સંભળાવી. તેવી જ રીતે બીજા અનેક મુક્તો, સિદ્ધો, મહર્ષિઓ અને રાજાઓ પણ લોભથી મોટા વિનાશને પામ્યા છે. હે બુદ્ધિમાન વિપ્ર, આ પ્રમાણે પોતાના હૃદયમાંથી લોભનો ત્યાગ નહીં કરવાથી વશિષ્ઠ મુનિ અને સહસ્ત્રાર્જુન રાજાની જે દશા થઈ તે મેં તમને કહી સંભળાવી. હવે કામથી પરાભવ પામેલા બ્રહ્મા અને સૌભરી આદિકની પુરાણોમાં પ્રસિદ્ધ કથા હું તમને કહું છું તે તમે સ્થિર મન કરીને સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં લોભથી વશિષ્ઠ મુનિ અને સહસ્ત્રાર્જુન રાજા પરાભવ પામ્યાનું નિરૂપણ કર્યું એ નામે 11મો અધ્યાય પૂર્ણ થયો.